શ્રીમદ્ ભાગવત પાંચમો સ્કંધ ત્રેવીસમો અધ્યાય શિશુમાર ચક્રનું વર્ણન. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, સપ્તઋષિઓથી 13 લાખ જોજન ઉપર ધ્રુવલોક છે. આને ભગવાન વિષ્ણુનું પરમપદ કહે છે. અહીં ઉતાન પાદના પુત્ર પરમ ભગવદ્ ભક્ત ધ્રુવજી વિરાજમાન છે. અગ્નિ, ઇન્દ્ર, પ્રજાપતિ, કશ્યપ અને ધર્મ આ બધા એકી સાથે અત્યંત આદરપૂર્વક એમની પ્રદક્ષિણા કરતા રહે છે. અત્યારે પણ કલ્પ પર્યંત રહેતા લોકો એમના જ આધારે સ્થિત રહેલા છે. એમના આ લોકનો પ્રભાવ અમે અગાઉ ચોથા સ્કંધમાં વર્ણવેલો છે. સદા જાગ્રત રહેતા અવ્યક્ત ગતિ ભગવાન કાળ વડે ગ્રહો, નક્ષત્રો વગેરે જે જ્યોતિષમૂહ નિરંતર ઘુમાવવામાં આવે છે, તે બધાના આધાર સ્તંભ રૂપે આ ધ્રુવલોકને જ ભગવાને નિયુક્ત કરેલો છે. તેથી આ ધ્રુવ એક જ સ્થાનમાં રહીને હંમેશા પ્રકાશિત રહે છે. જેમ મેઢી સ્તંભમાં એટલે ડુંડામાંથી દાણા છૂટા પાડવાની પ્રક્રિયા અનાજના ડુંડાઓને ખૂંદનારા પશુઓ ટૂંકી, લાંબી અને સમાન મધ્યમ માપની રાશિ દોરડાથી બંધાઈને ક્રમશઃ નજીક, દૂર અને વચ્ચે રહીને થાંભલાની ચારે તરફ વર્તુળ બનાવીને ઘૂમતા રહે છે. તેવી જ રીતે તમામ નક્ષત્રો અને ગ્રહો બહારના અંદરના ક્રમે આ કાળચક્રમાં નિયુક્ત થઈને ધ્રુવલોકનો જ આશ્રય લઈને વાયુથી પ્રેરિત થતા કલ્પના અંત સુધી ઘૂમતા રહે છે. જેમ વાદળા અને બાજ વગેરે પક્ષીઓ પોતાના કર્મોની સહાયથી વાયુને આધીન રહીને આકાશમાં ઉડતા રહે છે, તેવી જ રીતે આ જ્યોતિષ સમુદાયો પણ પ્રકૃતિ અને પુરુષના સંયોગને આધીન રહીને પોતપોતાના કર્મો અનુસાર ચક્કર મારતા રહે છે, પૃથ્વી પર પડતા નથી. કેટલાક મનુષ્યો ભગવાનની યોગમાયાના આધારે રહેલા જ્યોતિષ શુક્રનું શિશુમાર રૂપે વર્ણન કરે છે. આ શિશુમાર કુંડલીભૂત ગોળ વર્તુળ વળેલા આકારમાં છે અને તેનું મુખ નીચે તરફ છે. આની પૂંછડીના છેડે ધ્રુવ છે. પૂંછડીના મધ્યભાગમાં પ્રજાપતિ, અગ્નિ, ઇન્દ્ર અને ધર્મ છે. પૂંછડીના મૂળમાં ધાતા અને વિધાતા છે. આની કેળના ભાગમાં સપ્તઋષિઓ છે. આ શિશુમાર જમણી તરફ સંકોચાઈને કુંડલી વાળેલો છે. આવી સ્થિતિમાં અભિજીતથી માંડીને પુનર્વસુ સુધીના ઉત્તરાયણના જે 14 નક્ષત્રો છે તે બધા આના જમણા ભાગમાં છે. અને પુષ્યથી માંડીને ઉત્તર સાઢા સુધીના દક્ષિણાયનના જે 14 નક્ષત્રો છે તે બધા ડાબા ભાગમાં છે. સંસારમાં પણ શિશુમાર જ્યારે કુંડલાકાર હોય છે ત્યારે તેની બંને બાજુના અંગોની સંખ્યા સરખી રહે છે. તેવી જ રીતે અહીં નક્ષત્રોની સંખ્યામાં પણ સરખાપણું 14-14 બંને બાજુ છે. આ શિશુમારની પીઠના ભાગમાં અજવીથી એટલે કે મૂળ, પૂર્વાષાઢા અને ઉત્તરષાઢા એ 3 નક્ષત્રોનો સમૂહ છે. અને આના ઉદરના ભાગમાં આકાશ ગંગા છે. હે રાજન, આના જમણા અને ડાબા કટિભાગોમાં પુનર્વસુ અને પુષ્ય નક્ષત્રો છે. જમણા અને ડાબા ચરણોમાં પાછલા ભાગે આર્દ્રા અને આશ્લેષા નક્ષત્રો છે. તેમજ જમણા અને ડાબા નસકોરામાં અનુક્રમે અભિજીત અને ઉત્તર સાઢા નક્ષત્રો છે. આ જ પ્રમાણે જમણા અને ડાબા નેત્રોમાં અનુક્રમે શ્રવણ અને પૂર્વા સાઢા તથા જમણા અને ડાબા કાનોમાં અનુક્રમે ધનિષ્ઠા અને મૂળ નક્ષત્રો છે. દક્ષિણાયનના મઘા વગેરે આઠ નક્ષત્રો ડાબી પાંસળીઓમાં અને એનાથી ઉલટા ક્રમે ઉત્તરાયણના મૃગશિરા વગેરે આઠ નક્ષત્રો જમણી પાંસળીઓમાં છે. શતભિષા અને જ્યેષ્ઠા આ બે નક્ષત્રો ક્રમશઃ જમણા અને ડાબા ખભાઓના સ્થાને છે. આની ઉપરની હડપચીમાં અગસ્ત્ય, નીચેની હડપચીમાં નક્ષત્ર રૂપ યમ, મુખમાં મંગળ, લિંગ પ્રદેશમાં શનિ, ખૂંધમાં બૃહસ્પતિ ગુરુ, છાતીમાં સૂર્ય, હૃદયમાં નારાયણ, મનમાં ચંદ્રમા, નાભીમાં શુક્ર, સ્તનોમાં બે અશ્વિની કુમારો, પ્રાણ અને અપાનમાં બુધ, કંઠમાં રાહુ, સમસ્ત અંગોમાં કેતુ અને રૂંવાટામાં સમસ્ત તારાઓ સ્થિત છે. હે રાજન, આ શિશુમાર ભગવાન વિષ્ણુનું સર્વ દેવમય સ્વરૂપ છે. દરરોજ સાયંકાળ સમયે પવિત્ર થઈને અને મૌન રહીને આનું દર્શન કરતાં કરતાં ચિંતન કરવું જોઈએ, તથા આ મંત્રોનો જપ કરતાં કરતાં ભગવાનની સ્તુતિ કરવી જોઈએ. સમસ્ત જ્યોતિર્ગણોના આશ્રય કાળચક્ર સ્વરૂપ સર્વ દેવોના અધિપતિ પરમ પુરુષ પરમાત્માનું અમે નમસ્કાર પૂર્વક ધ્યાન કરીએ છીએ. ગ્રહો, નક્ષત્રો અને તારાઓ રૂપે ભગવાનનું આધિદૈવિક રૂપ પ્રકાશિત થઈ રહ્યું છે. તે ત્રણેય સમય ઉપયુક્ત મંત્રનો જપ કરનારા પુરુષોના પાપોનો નાશ કરી દે છે. જે મનુષ્ય સવારે, બપોરે અને સાંજે ત્રણેય સમય તેમના આધિદૈવિક સ્વરૂપના રોજે રોજ ચિંતન અને વંદન કરે છે, તેના કરેલા પાપ તે સમયે તત્કાળ નાશ પામે છે. પાંચમા સ્કંધ અંતર્ગત શિશુમાર સંસ્થા વર્ણન નામનો 23મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. જય.